ત્યાં સુધી આવી ગયા ત્યાં સુધી હું તો બધા માગો એ આપવા તૈયાર છું પણ તમે કહો મારે મને છે તમારે આપવું છે મારે તમને કાઈક આપવાનું છે શું આપવાનું નિર્વિકલ્પ સ્થિતિ આપવાની છે ચિંતા રહી સ્થિતિ આપવાની છે રોજમાન માં લોભ રહી સ્થિતિ આપવાની કચાય રહી સ્થિતિ આપવાની છે અત્યારે કચાય રહી થયા છો એટલો જ્ઞાની નથી ને હે એટલો હું જ્ઞાની નથી ને એટલો જ્ઞાની હું નથી એમ ખબર નહીં છે કચાય રહી કચાય છે તો કચાય છે મને ખબર નથી હું એટલો જ્ઞાની નથી મને ખબર નથી કચાય છે કે નહીં એમ હું એટલો જ્ઞાની નથી રોજમાન માં આવેલો નથી મારી જાતે હું નથી માનતો પણ છે કે નથી મને શું ખબર મારી જાતે તો કહી ના શકું ને કે મારા માં નથી એમ જાતે કેમ ના કહે ના હોય દુકાન માં ના હોય અહંકાર થઈ ગયો ના અહંકાર તો હોય તે જ બોલી શકે અહંકાર જે ના હોય ને તે કહી શકે મારા નથી આપણે જે નૌકાર ના નવ શબ્દ બોલીએ છીએ નૌકાર અહંકાર જ નહીં ને અહંકાર જ નહીં કુવાનું છે નહી કુવાનું છે તો બહાર દુકાનો એ બોલાય અહીંયા કુવાનું છે એવું ક્યાં બોલીએ આપડે કુવાનું છે ને એમ કીધું છે રોકડી બેંક માં કુવાનું વાત ક્યાં કરવાની રહી એટલે મેળવવાનું છે એમ કે બસ ચેક ભરી નહીં કઢાઈ લેવાનું આપડે તો ભાવ રાખ ગંદે ચેક નહીં નાનું નહીં કશું એમને ભાવ કે મારે આ જોઈએ એ લઈ લેવાનું વિતરાગી માલ છે તો અહીં શિક્ષણકર નો માલ છે તે મુક્ત પુરુષ ત્યારે તે આપી છે ભેદ વિજ્ઞાની ભાવ આપીએ ભેદ વિજ્ઞાની એટલે આત્મા અને દેહ ને દેહ જુદા પાડી ત્યારે આપણે તૈયારી કરો હા મને એવું હોય અમારે જમાવે એવું હોય અમે જેવું જોઈએ તમે ઘરે બીજે ઘરે બેસીએ તો હરકત ના ઓછું જાવ વન સર ત્રણ જગ્યાએ જમવાનું થાય બાર ભરાઈ જાય ભરી જઈએ કોક જગ્યાએ ટુ થર લઈએ પછી વન થર હતા ત્યાં તો બાપ થઈ ગયો તમે કેટલી જગ્યાએ છે નિરાંતે ખબર આટલી જવા મળી જાય ના એમ નહીં એટલે એ બધા આવી ફરી વખત જમવા આવ્યો My name is Piyush. બોલે છે તારું નામ કે તું આઈ ગયો છે પોતાનો ખ્યાલ છે નહીં ધાવા ધાવા કર્યા કરે છે એ માછલા તરફ એમ તકલી રહી કેટલી વધારે ના જાણું છે પોતે કોણ ના જાણું છે કદી નથી જાણ્યું છે સાથે અત્યારે જાણ્યું નથી આપ શીખવાડો ત્યારે એમ ને તો તને પોતાને કેમ ના ખબર પડી તને કે તને હજી ખબર પડતી નથી અનંતર તારે બધું બતાવી ચિંતા ચિંતા જોઈ નઈ જોયેલી ચિંતા જોયેલી ચિંતા જીવન કેવાય માણસ માણસ કેવાય ચિંતા ભાઈ માણસ કેવાય જાનવર ચિંતા નથી માણસ ને કેમ ચિંતા ક્યાંથી ચિંતા છે માણસ જે લાગે છે કે પાસ કે નાપાસ કઈ કરવા નથી સાચી ચિંતા રહેશે માણસ જાનવર નથી ને માણસો ભવિષ્ય ની ચિંતા બહુ કરે છે એ માણસો ભવિષ્ય ની ચિંતા બહુ કરે છે એટલે ભવિષ્ય નું બહુ વિચારે એટલે જાનવર કેમ કરતા ખબર નથી એટલે માણસ બુદ્ધિજીવી પ્રાણી છે માણસ છે તો બુદ્ધિજીવી પ્રાણી છે જાનવરોને એને ચિંતા નહીં કે તું નથી હાથ પ્રેશર હાથ ફેર થતું નથી આટેક નથી આવતો પ્રેશર વધી જતો અને આ તો જાનવર કરતા મનુષ્ય જાનવર કરતા કયા મેશ મનુષ્ય અને મનુષ્ય કેમ કહેવાય જેને પ્રેશર થઈ જાય ચિંતા થઈ જાય હાથ ફેર થઈ જાય તો હાથે કેમ કહેવાય જાનવરોને થતું લાચારી કહેવાય માણસ લાચારી અનુભવે શું અનુભવે તમને લાગશે લાચારી અને જીવન કેમ એને કદાચ બેટર જાણવે તમે ડાક્ટર થયા કે સંકેત ચિંતા નહીં દાદા એક વાત છે કે છે તે આપણે છે તે મનુષ્ય છે તે ઈશ્વર ના પડે છે કે જાણવા નથી બાબા કે છે બાબા એ કે છે પણ એક વાત છે આપણે મનુષ્ય છીએ એ ઈશ્વર નું નામ લઈ શકીએ છીએ જાનવરો નથી લઈ શકતા મનુષ્ય આટલું કામ વર્ષે જ કરી શકે છે કે ઈશ્વર નું નામ દઈને સાક્ષાત કરી શકે ઓળખી પણ શકે છે મનુષ્ય આટલું કરી શકે છે વિશેષ ઉદાહરણ તો પછી ત્યાં કશું કર્યું ભગવાન નું નામ દીધું હે એ તો નિર્વિકાર છે નિર્વિકાર છે કોણા દુનિયા બનાવી દુનિયા કોણ બનાવી ભગવાન છે બીજો કોણ હોય શકે ભગવાન એકલા જ હોય ને ભગવાન એક શક્તિ છે ભગવાન એક શક્તિ છે સુપર નેચરલ પાવર છે હા એ શક્તિ ને આ જે લોજિક વાળા કે છે ને કે ભગવાન આ દુનિયા બનાવી તો ભગવાન કોને બનાવી મને પૂછવા તો મારે શું જવાબ આપવો લોજિક વાળા મને પૂછે છે તો ભગવાન આ જયારે દુનિયા બનાવી તો ભગવાન ને કોને બનાવી એટલે લોજિક વાળા પૂછે છે મારે શું જવાબ આપવો એ તો આપણને ખબર નથી આપણને ખબર નથી એ તો એમ કે કદાચ ભગવાન ને ખબર નહી હોય, ના ખબર ના હોય, જગત હોય ને, જગત ના જ્ઞાન નો એન્ડ હોય છે. શું હોય છે? જ્ઞાન નો એન્ડ હોય છે, અજ્ઞાન નો એન્ડ નથી હોતો. અજ્ઞાન છે ને એનો એન્ડ નથી હોતો. જ્ઞાન નો તો એન્ડ હોય, જ્ઞાન સિદ્ધાંતિક છે. કેવું છે? સિદ્ધાંત નો એન્ડ હોય. કેવું ભાઈ? અને અજ્ઞાન સિદ્ધાંતિક નથી, વિરોધાભાસ છે, એટલે એનો એન્ડ જ ના હોય. એટલે જ્ઞાન નો એન્ડ છે સપ્લે, તેમ તેને જાણવું હોય તેને. દવાખાના કાઢી લોકો દવા પટ્ટી મારી હોય તો એને એ છે, અને આ જાણવું હોય તેને તે છે. પોતાને શું રૂચે છે કર્યા કરું, ચિંતા કરવાનું રૂચે ને, ગમે નહીં ચિંતા કરવાનું. ખાલી તો ટેન્શન માં કોઈને આવવાનું ગમતું જ ના હોય. આવું ખાલી ટેન્શન માં આવવાનું કોઈને ગમતું જ ના હોય ને? ટેન્શન કે જીવ છે કે ઘરે માણસો. ટેન્શન કેમ હોય છે? માણસ જાનવર છે, જાણે ને ટેન્શન નથી. મારી પાસે 40,000 મારા મોડા પર ટેન્શન લાગે છે ને? હા, ત્યાં એની ટાઈમ ખોટો પડે ને? નો ટેન્શન, ટેન્શન હું તો અહીંયા તને દેખાય છે, હું અહીં બેઠેલો છું. હું તો અહીંયા નહીં બેઠેલો, હું બેઠેલો છું ને, તને ખબર ના પડે. અત્યારે જો કોણ બોલે છે કે બોલ, તમારું સ્થૂળ શરીર ઓરિજિનલ ટેપ રેકર બોલે છે. આ ઓરિજિનલ નો આના પછી આ ટેપ રેકર બધું ઓરિજિનલ આ થાય પછી એના પછી આ ઓરિજિનલ ટેપ રેકર બોલે છે. તને સમજાય ઓરિજિનલ ટેપ રેકર બોલે છે? એટલે આ વાણી કોણ બોલે છે? ઓરિજિનલ ટેપ રેકર એટલે એને માય સ્પીડ કોઈ કહી શકે નહીં, અને માય સ્પીચ નહીં એ વાણી સરસ્વતી કહેવાય. શું કહેવાય? જ્યાં માલકી વગરની વાણી છે એ સરસ્વતી કહેવાય. પ્રત્યક્ષ સરસ્વતી દર્શન કરીએ તો અને આ જે બોલે છે તેને હું જ્ઞાતા દર્શ એની ઉપર તે એને નિરીક્ષણ કર્યા કરું છું. શું કઈ ભૂલચૂક થઈ છે? મારે નિરંતર નિરીક્ષણ કર્યા કરો આ વાણી ઉપર. વાણી બોલતો નથી, વાણી નિરીક્ષણ કરું. તમે શું કરું બોલે છે કે નિરીક્ષણ કરું છું? તમે શું કરો બોલો છો કે નિરીક્ષણ કરું છું? તમે બોલો છો એ સાંભળું છું. હમણાં તો તમે બોલો છો એ સાંભળું છું. રોજ સાત બોલ બોલવું પડે. શું બોલું? બોલો તો પડે, બોલવું પડે છે. ખરેખર તું જ બોલો છો? અનુભવ કરું છું, એવો અનુભવ કરું છું. તું અનુભવ છે, એવો અનુભવ તને થાય છે ને? તો તારે કોઈ એવું નહીં બોલવું પડતું કે મારે નથી બોલવું તે બોલે છે ભાઈ? એવો અનુભવ નથી. ખરેખર બોલે છે કોણ? તારે નતું બોલવું તે બોલે છે એવું, તો ખરેખર તું નથી બોલતો એવી કસંગ ખાતરી થાય છે. તું બોલે છે કોણ? Who is the speaker of the assembly? Assembly. Na Ahmadu de? Ahmadu na de? Ahmadu de. Sana su vayga. Na Ahmadu. Maas ma? Ayu, khada, kida, sui, gyan, pati, apayam, eh? પરવાનગી આપી દે ડાક્ટર, પછી અહીંયા આવ્યા નો છો, આવું જવું પડે ને બધું શું વાત હોય મિનિંગ. જગત અનાદિ આનંદ થયું તેમ સાંભળ્યું નહી? સાંભળેલું અનાદિ આનંદ માં ક્રિએટર ની જરૂર પડે ખરી? અનાદિ આનંદ એટલે એવર લાસ્ટિંગ જે વસ્તુ હોય તેને ક્રિએટર ની જરૂર પડે ખરી? કેમ લાગે છે જે વસ્તુ એવર લાસ્ટિંગ હોય તેમાં ક્રિએટર ની જરૂર પડે ખરી? નો બિગિનિંગ, નો એન્ડ, નો ક્રિએશન, નો ક્રિએટર. એવરલાસ્ટિંગ એટલે બનાવવું જ ના પડે. શું કહ્યું? સનાતન વસ્તુ છે, અતિ છે ને છે, સમજ ને? અને જે બનાવેલી વસ્તુ હોય એ કેવી હોય? મેં ફરીના સાયન્સે કહ્યું કે ક્રાઇસ્ટ એ કહ્યું છે ગોડ ઇઝ ક્રિએટર, પણ જો ક્રિએટર થયું તો એનો એનું બિગિનિંગ થાય. બિગિનિંગ થઈ કે ના થઈ, કે બિગિનિંગ થઈ છે, કારણ કે બિગિનિંગ થાય તેને એન્ડ આવે. શું કહ્યું? એટલે આ બિગિનિંગ એન્ડ આવ્યું નથી, અનાદિ અનંત. કેવું છે? એટલે ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ. ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય રિલેટિવ વિપંચ. રિલેટિવ વિપંચ એટલે અજ્ઞાન નું નાનું સમજ્યું લોકોને માટે દાબાણ પૂરતું લાગે ક્રિએટર છે. શું છે? વિચારક માટે નથી. આ તમે સમજાવ્યું આ વાત? ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટસેલ્ફ. ઇટસેલ્ફ પઝલ છે, વિજ્ઞાન થી પૂછેલું છે. વિજ્ઞાન થી સમજાય તને? સમજવું પડશે ને. છે ચાલો આપડે મળું છું. ચાલો અતિ લોભ એ પાપ નું મૂળ છે. અતિ લોભ એ પાપ નું મૂળ છે. લોભ, લોભ ના, લોભ ની વાત નહી. મોક્ષ છે તો મોક્ષ આપે. મોક્ષ એટલે ચિંતા પૈસા, કારણ કે નિરીક્ષક છે એટલે. નિરીક્ષક એટલે આ જગત ની કોઈ ચીજ ની જયારે ઈચ્છા નથી એ નિરીક્ષક થશે ને. અને નિર્માણ સારે છે જેને અપમાન અપમાન કશું છે નહીં, એટલે ભગવાન નું પ્રતિનિધિત્વ છે. શું છે? હા, મોક્ષ છે. ચિંતાનું જીવન જીવે, ચિંતાનું એ રામ મોહન ચિંતાનું જીવન જીવે છે. આખું કુટુંબ તારે તારે છે ને. આ તો દર્શન ના મળે છે. દેશ તું નહીં કઈ રામ મોહને કહ્યું છે એમ. દેહ ના માલિક નથી એવા પુરુષ દર્શન થયેલા. આ પહેલા ફર્સ્ટ દર્શન. શું કહ્યું? દેહ ના માલિક નથી, વચન ના માલિક નથી, વાણી મન ના માલિક નથી, માલકી પણ નથી. કલ્યાણ થઈ ગયું. જયારે સમજણ પડે ત્યારે સમજણ પડે કે આ શું આ દર્શન છે. ઠીક છે? નિવૃત્તિ જીવન છે કે કોઈ આગું નહી થાય? એમને તમે સાચી ઓળખાણ કરાવી દો. ફોન જાગી તારે તમારે અહીંયા આવવાનું થયું છે ને? એ તો આવું બને નહીં. અમારે આવું બને નહીં. હું અમદાવાદ થી આવ્યો અહીંયા. તબિયત ના કારણે તમને સમજ પાડી, પણ મારે સત્ય માર્ગે ન્યાય થી નીતિ થી એ રીતે મારે ચાલવું એ મારો નિશ્ચય. એમ કે હું બહુ દોડાદોડી નથી કરતો તબિયત ને કારણે, પણ સત્ય ન્યાય પ્રામાણિકતા નીતિમત્તા થી ચાલવું એ મારો નિયમ પહેલેથી. તમે ખરેખર જાણવું જોઈએ, તમે ખરેખર શું છે જાણવું જોઈએ. ભગવાનજી તો આ દેહ નું નામ છે, ઓળખવાનું સાધન. પણ તમે ના, હું ખરેખર ભગવાનજી લો સહી કરી આપું. ઉપર કોઈ બાપો નથી, ઉપર આકાશ છે, બધે ફરી આવ્યો હું. કોઈ નથી બાપો નથી, બધે ફરી આવ્યો. સમજે ને, ખોટું આશા રાખીએ તમારું ઉપર, ઉપર તો આકાશ જ છે, બધે ફરી આવ્યો. ખોટી આશા રાખીએ કાગળ પહોંચે ખરો, ભગવાન તો સરનામું હાથું પરિવાર કે છે, ભગવાન નું સરનામું કયો હાથું પાછી છે. આવો બેસો ને, કઈ સાંભળો લાગે પડે નહીં. નથી રહેતા ક્યાં રહેશે સાહેબ, કે છે મને કે છે. મેં કહું આપણે એડ્રેસ લખી દે, ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. શું કહે, ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. તમારી વારી રીતે ઇનવિઝિબલ એટલા બધા ક્રિએચર કેવા શ્રી ના દેખાય, દુર્મિન શ્રી ના દેખાય, નાના નાના જંતુઓ, આખું જંતુઓથી જ ભરેલું છે. સાચું એડ્રેસ લખાવડાય છે, ઉપર છે, ઉપર છે બાપો કોઈ અનંત આનું હાથ બધું હે. અને હું ભગવાનજી ભગવાનજી કે ચેતર ચેતર કરે. તમે શું નામ થી ચેતર લોકો નામ શું ખરેખર ભગવાન છે, તમારું નામ ભગવાન છે મનુષ્ય. આ શરીર નો ફોટો પડે એ મનુષ્ય કહેવાય, જાનવર કહેવાય. તમે ખરેખર કોણ? એક જીવ. આપણે જીવ કોણ? ચાલ તમે ખરેખર કોણ? ફરી કાઢી નથી તમને ક્ષેત્રિય નઈ પછી આપણે લોકો આ ક્ષેત્રા નું શું કારણ છે? તમે ક્ષેત્રિય પરિણે આઝાદી કરી વાત કે ક્ષેત્રે આપણે ક્ષેત્રિય ના જાણું છે હું એમાં એવું જાણવું ના છે. તમે કહો હવે, જો આવે સિત્તેર વર્ષ તમે કહો છો. અત્યાર સુધી કજું કર્યું નહીં, એક કોર્ટ ના ધંધા કર્યા, અને આવે કે તમે કહો છો. પોતે ના જાણું છે તમે કેમ ના જાણું? તમે કેમ ના જાણું? જી સાહેબ, અમે તો પાપી માણસ કે તમારા જેવા ભગવાન ના આશીર્વાદ અમને તો જોઈએ. સમજ ને, તમારો ફોટો મેં જોયો છે સાહેબ, એક આપડે રમણ ડાક્ટર ને આપડા ગાંધી કાકા નો છોકરો રોજ ઓનેસ્ટી રહ્યા. કયું એટલે બધું એવું છે ને રાગે પાડીએ આ જીવન ને. લોકો મળવા આવે ત્યાં કોઈ કેવું બોલી જાય, કેવું બોલે, કોઈ સારું બોલે, કોઈ સારું બોલે, એ વાત જ બોલી. અને આમ કરતા કરતા બે પંદર વર્ષ ટક્યા ના ટક્યા અને આવતો બહુ બગડી જાય. શું થાય ઉપાધિ ના થાય, ચિંતા ના થાય, એવું જોઈએ છે કે નથી જોતી? બધા દુઃખ તમારા હું લઈ લો, ચાલશે? ચાલશે કસ્ટમ કરશે છું દુઃખ વગર? આ બધા દુઃખ લઈ લીધે આપણે, તમારે દુઃખ આપી દેવા છે? ઉપર નથી ભગવાન, ભગવાન આમાં છે, જીવ માં છે, જીવ મરાય નહી છે. નાના નાનું જીવ છે, ઝાડ છે, તેમાં જેને જીતા જીવ છે, ખેડાય છે, જેને જીવ છે જે વસ્તુ તેમાં ભગવાન રહેલા છે, એટલે મરાય નહી. પછી ભગવાન તો હે મરાય નઈ, આ તો ઉપર ભગવાન જેને મારવાની મજા આવે છે. મરવા ભગવાન શું કરવા, અને ખાઈ ગયા મરવા ભગવાન આખી મંચે જીવતો ના રહે. ભગવાન મરકારી નહીં બેઠા તો ખવાય નહીં. શું કહ્યું તમે? સમજો ને, આ સમજ્યો. જે માત્ર કેમ થવાય છે સાચી એડ્રેસ આ જીવી ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર, વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ. બધું આ ઘડિયાળ માં નથી, ઘડિયાળ તંબાઈ ને વાંધો ને, જીવ ને તો નહીં ભગવાન રહેલા છે. તમે દેખાજ કર્યા ભગવાન એમનામાં કે ખરા પંદરમાં પાછી રહ્યો દેખાય? હા દેખાય. આ છોકરા થઈ લો તેના પર દેખાય છે, તમારા માં ભગવાન દેખાય છે. તે દેખાય છે દેખાય છે. દિવે ચક્ષુ છે બધા ગધેડા કૂતરા બધામાં ભગવાન દેખાય. ગમનો આ વાંચે ગધેડું દેખાય ને અંદરની વાંચે ભગવાન દેખાય. દિવે ચક્ષુ આ તમે સિફારસ કરજો આપ પાછી. એક ચિંતા ના થાય, એક ઉપાધિ ના થાય, એવું આ વિજ્ઞાન છે. અને તમે ભરેલા કેવા સુધી ભરેલા છો? મેડિકલ. તમારે નિશ્ચય નક્કી કરો તો મારી શક્તિ, તમે નક્કી કરો મારે પાડવા છે એટલે અમારી શક્તિ પાસે નિશ્ચય કરેલું જ છે. નિશ્ચય કરેલું જ છે. પાંચ આજ્ઞા પણ સમજી ગયા? સમજી ગયા ના સમજ ભાઈ ઠાકોર ના આજ્ઞા તો સમજી આવજો. કાલે આપે કીધું આજે આખો દિવસ એનો જ રટન કર્યો. સહેજ ભૂલ થશે ને તો ત્યાં અંદર પંખા પર છે. શું કહ્યું? સહેજ ભૂલ થાય તો આ તો વિજ્ઞાન છે. ભગવાન પ્રાપ્તિ કરવાનું અધ્યાત્મ વિજ્ઞાન છે. આ તો ધર્મ નથી. સંસાર બેઠા મુક્તિ અને ચિંતા વગરનું જીવન થાય કા કેવી સુંદર જાય. આ તો સક્કરિયા ભરાડવા મૂકે. આ માતના તરફ તરફ રહી છે. માતરા પાણી બહાર કાઢી શું થાય? એમ તરફડી રહ્યું છે. મોહનું માર્યું શું થાય? જયારે મુક્ત પુરુષ મળે ત્યારે આપણે મુક્તિ નો સ્વાદ કરવા. મુક્તિ નો સ્વાદ આ બંધનો સ્વાદ તો ચાખો છે ને નિરાંત? બંધનો સ્વાદ તો નિરાંત આવે છે ને? મજા આવે છે ને? ઘડિયાળ મજા ને તમે કરડે રાગ ને દે, રાગ ને દે, રાગ ને દે. મૂળ રહીશ નેટિવ ગેસ કરવામાં આવે, ધ્યાન ધરવામાં આવે અને ત્યારે ધ્યાન ધરવામાં આવે અને ત્યારે જયારે ધ્યાન ધરવામાં આવે ત્યારે કેટલીક વખત જે પૂર્ણ જ્યોતિર્મય સ્વરૂપ જે હોય છે તો તે કેટલીક વખત આપણને આનંદમાં લઈ જાય છે, કેટલીક વખત ગંભીર હોય છે. તો એનું શું કારણ? આપણે ધ્યાન ધરવામાં આવે બોલતા ભાવતું નથી. જયારે ધ્યાન ધરવામાં આવે છે ને ત્યારે પેલું જ્યોતિ સ્વરૂપ હોય છે ને, પૂર્ણ જ્યોતિ સ્વરૂપ, કેટલી વખત આનંદ માં લઈ જાય છે, કેટલી વખત એનું દુઃખ નું પરિણામ ગંભીરતા ઉત્પન્ન થાય છે. ધ્યાન ધરનારો કોણ? આ તો માણસ કે જૂઠો સાચો માણસ છે, ધ્યાન કરનાર ચારે નહી, કોણ ધ્યાન કરે છે એમાં? પણ તું તમે કોણ? પણ કોણ તમે? આત્મા. આત્મા? આત્મા કેવી રીતે? નામ શું તમારું? નામ ની સાથે નથી, અંદર નો પૂર્ણ આત્મા જયારે એકાકાર કરવા માટે તાલમય કરે, એની સાથે તાલમય કરે છે, તો કેટલીક વખત આનંદિત હોય છે અને કેટલીક વખત ગંભીર હોય છે. નામ ની સાથે કશું નથી, અંદર નો આત્મા જે ધ્યાનમાં એકાકાર કરવા જાય છે તે વખતે આનંદ હોય છે અને કોઈ વખત ગંભીરતા હોય છે. ધ્યાન કરનાર કોણ એને શોધી કરો. પેલો ધ્યાન કરનાર કોણ? સાચો પુરુષ એક જૂઠો છે. ધ્યાન ને ફક્ત તરત જ મળે, તરત ઓન ધી મોમેન્ટ મળે, જૂઠું ના મળે. આ તો કલ્પનાઓ બધી, શું કહે, તદ્દન કલ્પના, યુઝલેસ કલ્પનાઓ. કોણ ધ્યાન કરનાર? ફરી આલો મને, ત્યાં તમે આર્કિટેક્ટ ફરી આલો કે આખો ધ્યાન આ કરે. જયારે ધ્યાન કરવામાં આવે ત્યાં તો કોઈ વસ્તુ હતી જ નથી, શરીર ને પણ ભૂલી જાય. તમારે સાચું પ્રાપ્ત કરવું છે કે જૂઠું રહેવા દેવું છે? જૂઠું રહેવા દેવું છે કે સાચું પ્રાપ્ત કરવું છે? એક વખત પ્રાપ્ત કરવા જ આવ્યો છું. પ્રાપ્ત કરવા જ આવ્યા છે. હા, પણ અત્યાર સુધી આ બધા બાલ જૂઠો બોલાયા છે. ખુશ હા, તો આ તમારા ગજામાં બધો જૂઠો. અને તમારે એકલા નહીં, આ બધા સાધુ આચાર્ય બધાનો માલ, એની પણ માલ બધો જૂઠો. જૂઠો એટલે શું? કે દુનિયા વ્યવહારમાં ચાલે એવો, લૌકિકમાં. તમારે લૌકિકમાં જોયે છે કે અલૌકિકમાં જોયે? લૌકિકની તો વાત જ નથી. લૌકિકની તો વાત જ નથી. આ લૌકિકનો માલ ચાલે એવો છે લોકોની પાસે. અલૌકિકનો માલ વાસ્તવિક, જેને વાસ્તવિક કહેવામાં, એ માલ શું નાદારી છે, તદ્દન નાદાર છે. અને લૌકિકમાં બહુ સરસ છે, આર્કિટેક્ટ છે, લાઈફ લાઈન લૌકિકમાં બહુ ગયેલી હોય, પણ અલૌકમાં નાદારી. ચિંતા જોઈ નથી બધા? ચિંતા જોઈ નથી? ધ્યાન વાળા ચિંતા હોતી છે? જેને ધ્યાન એક કર્યું ધ્યાન, એમ ચિંતા ના હોય? ચિંતા પહેલેથી, ચિંતા પહેલેથી જ નથી. પહેલે છે ને? હવે શું નામ? કનુ. કનુભાઈ? હે કનુભાઈ. આપડે અમુક કનુભાઈ ના અક્કલ નથી કહેતો. કનુભાઈ ના અક્કલ નથી કહેતો. શું થાય એનું પરિણામ? આનંદ. આનંદ. મારો સ્વભાવ જુદી ટાઈપ નો ગળાઈ ગયો છે. આ મારા ગુરુ છે. મારો સ્વભાવ જુદી ટાઈપ નો ગળાઈ ગયો છે એ એમના ગુરુ છે. કોણ ગુરુ છે? અરે એ જ મારે તો આ આમાં થયા નહીં, એમાં કઈ પછી મતભેદ નહી પડતા? જાનવર નું મતભેદ નહી પડતા, મનુષ્ય નું મતભેદ પડતા? મનુષ્ય બુદ્ધિશાળી માણસ કઈ જાતના માણસ છે? તમે બૈરી જોડે વિચાર આવે, બૈરી જોડે બોલી કાળા જોડે મતભેદ પાડવાનો? શિવ ને પાર્વતી સાથે નતા? શિવ ને પાર્વતી સાથે મતભેદ નતા? શિવ અને પાર્વતી, શંકર અને પાર્વતી? ના, એમને કોઈ જ મતભેદ નથી. એ તો આ લોકો એમના ભક્તો ચીતરી નાખે. આવું ખોટું પોતાને મતભેદ હોય એટલે વધારે છે. શિવ પાર્વતી મતભેદ હોય ત્યારે પૂજા કરે કોઈ? મતભેદ વાળી પૂજા કરે? તારે મતભેદ છે કોઈ દાડે? બિલકુલ નહીં. મતભેદ હોય તમારા મતભેદ રહ્યો છે જો પૂજા એમને નહીં રહ્યો. રખડી રખડી મર્યા ના અવતાર માં રખડી મરવાના, ધ્યાન સુવાનું, ધ્યાન કરવાનું, ધ્યાન છે જોડાયેલા અજાણ્યાનું, જોડાયેલા અજાણ્યાનું પરમ તત્વ નું જોવાનું કે અજાણ્યા નું? જાણ્યા પછી થી જોવાનું. તમે હજુ પરમ તત્વ લખતા નથી આવડતું આ હિન્દુસ્તાન માં કોઈને? પરમ તત્વ એ શબ્દરૂપ નથી, એ શબ્દ નિશબ્દ છે, અવસ્તવ્ય છે. વેદ માં નથી, ચાર વેદના માં ઉપરી કહીએ, ચાર વેદના માં ઉપરી કહીએ તો વેદ શું કે ધીસ ઇઝ નોટ ધેટ, એવું કે. Thank you. મતભેદ પડે. અરે તમારે કોઈ મતભેદ પડે છે? ના હોય ને, 40,000 માણસો પૂરક લોકોનું કામ. જાનવરે મતભેદ ના પડે, ના ફરતે પડે રે જોડે ના પડે. અને મતભેદ પાડવા પોલીસ વાળા જઈને પાડવા જોઈએ, ડાયરી જોઈ પાડવાનું. પોલીસ વાળા જઈને મતભેદ પાડે તો આપણું કલ્યાણ જ થાય. શું કહે? ડાયરી જોઈ મતભેદ પાડે શું કરવાનું? એ તો કિલે બાંધેલું છે, કિલે બદલ નહીં. કેમ બોલતા? કિલે બાંધેલું નાખે ભાઈ. કેવી રીતે કહેવાય? એ કેવા નાખી જાય? તમે ગમે એટલું કરો તો સમાજનું બંધેલું, હિન્દુસ્તાન ના સમાજ માં બંધેલું આર્ય નારી ક્યાં નાખી જાય? પછી મતભેદ પાડવો જેના બિલકુલ નોનસેન્સ હોય તે માણસ એક મતભેદ પાડે. મતભેદ કોણ પાડે? નોનસેન્સ માણસ. તમને કેમ લાગે? સેન્સિબલ માણસ મતભેદ પાડે? ચર્ચા તો થાય ને? ચર્ચા તો થાય ને? ચર્ચા વખતે થાય તો વાતચીત કરાય, પણ કઈ મતભેદ ના પાડે. તમારું ખોટું છે, મારું સાચું છે. અમે કઈથી થાય? તમે ન્યાયાધીશ થઈ ગયા છો? હાતા વાળા આજના મનુષ્ય જીવતા નહીં આવડતું, ધણી થતા આવડતું નથી આવડતું. પાછું ન્યાયાધીશ થઈ જાય છે? ના, ધણી થતા આવડતું મેં જોયું નથી કોઈને. ધણી થતા જ નહીં આવડતું, ડખડાય ડખડાય કર્યા કરે. મતભેદ ના પડવો જોઈએ. મતભેદ કેમ પડે? આપણે તમને આવા હિન્દુસ્તાન અને આર્ય શું કઈ અમારી છે? હું તમારે રાજા પાડ્યા નહીં, બધું તમારી શક્તિ બધી જોઈ વેફરી ગઈ છે ને ત્યાં કાલે ભેગી કરી આવી. તેથી તમારે કઈ કુંડે જાય. તમે કઈ જાણતા હતા કઈ તારીખ પર? એક કોઈ વાત હતી ના ચોપડી એમ લખ્યું તે વાતે એક કોઈ હતી. બધી ભ્રાંતિ છે. શું છે ભ્રાંતિ? જ્ઞાન ને સાચું જ્ઞાન ને ફેર છે ખરો કે ના હોય? રિયલ અને રિલેટિવ માં ફેર કરો. કોને દુનિયા બનાવી છે? તમને જે લાગે એ કહો, તમને જે લાગે તમને સમજેલ પડે એ કહો. દુનિયાનો આર્કિટેક્ટ કોણ છે એ પામવા માટે ઘણો પ્રયત્ન કરવો પડે. દુનિયાનો આર્કિટેક્ટ કોણ છે એ પામવા માટે ઘણો પ્રયત્ન કરવો પડે છે. ના પણ લોકો શું કહે છે? કોણે બનાવી આ દુનિયા? લોકો કહે છે નહીં, પણ જે કંઈક સમજ પડે છે તે પ્રમાણે હજુ પામી નથી શકે કે ક્યાં છે. મિસ્ત્રી શું કહે છે? લોકો કે છે નહીં, પણ એમ કે જે સમજ પડે છે એ પ્રમાણે પામી શક્યા નથી. એમ ક્યાં કોને બનાવી? એમ એ ક્યાં છે? એ ક્યાં છે પામી શક્યા નથી એમ. ના પણ કોને બનાવી એમ કે છે? લોકો શું કે છે? દુનિયા કોને બનાવી એમ શું કહે છે? આ ક્રિએશન કોનું છે એમ કે છે? એટલે પછી આર્કિટેક્ટ નું તો નો કે કયા લોકો? હા એ પૂર્ણ જ્યોતિ સ્વરૂપ. પૂર્ણ જ્યોતિ સ્વરૂપ એ આ બધું બનાવ્યા કરે. એનું કરવાની શક્તિ છે ને એનામાં? ત્યાંથી જ પ્રેરણા મળે છે ને? પણ એમાંથી પૂર્ણ જ્યોતિ સ્વરૂપ માંથી પ્રેરણા મળે છે ને? પ્રેરણા મળે ગુનેગાર કહેવાય. ત્યાંથી જે પ્રેરણા મળે તે પ્રમાણે પ્રેરણા મળે ગુનેગાર કહેવાય. ભગવાન પ્રેરણા આવી તે ભગવાન ગુનેગાર કે ચોર? ગુનેગાર ભગવાન કહેવાય કે ચોર કહેવાય? ખોટી જો પ્રેરણા આપનાર હોય તો તે, ખોટી પ્રેરણા આપનાર હોય તો તે ખોટી પ્રેરણા ભગવાન નહીં કરતા ને હાથી પ્રેરણા, ભગવાન પ્રેરણા ખોય તો એ જોખમદારી આપણે શું લેવા દે. હવે ભગવાન પર આરોપ મૂકો છે તે જ ખાવા મળશે. હવે બધા આરોપ મૂકો છે ભગવાન પ્રેરણા આપે છે તો કર્યા હું ખરો બોલે તો લોકો બોલે કે ભગવાન શ્રી ભગવાન પ્રેરણા કરે એમનાથી બોલાયું. પૃથ્વીનું જે ક્રિએશન છે ઠીક છે, આ પૃથ્વીનું જે ઉત્પત્તિ જે છે, સૂર્યમાળાની ઉત્પત્તિ છે, આકાશ ગંગાની ઉત્પત્તિ છે અને સૂર્યની ઉત્પત્તિ છે, એ બધું જ છે એ કોઈક અનંત ની ગતિએ ચાલે છે. કઈ રીતે ગતિએ ચાલે છે એ પામી નથી. આ પૃથ્વી છે, પછી આકાશ ગંગા છે, સૂર્ય છે, આ બધાની ઉત્પત્તિ છે અને આ ગતિ કઈ કઈ રીતે ચાલે છે તે સમજાતું નથી. સમજાતું નથી એ તમને ખબર પાડવું પડું, પણ આ બનાવનારે બનાવી અને પ્રેરણા તમે આપો છો એ તમને શું માન્યમાં આવ્યું? ત્યાંથી ઉપર થી આવું ને નીચેથી તો ઉપર નહીં જઈ શકે. એ ત્યાંથી ઉપર થી જ આવ્યું એમ કે પ્રેરણા જે કઈ ઉત્પત્તિ થઈ છે તે રીતે થઈ ને, જે કઈ ઉત્પત્તિ થઈ કે તે રીતે થઈને ઉપર થી આવી એમ. ઉપર થી જે પ્રેરણા થઈ છે પૂર્ણ જ્યોતિ માંથી જે કરંટ આવે છે તે પ્રમાણથી થાય. જે પ્રેરણા થી જે પૂર્ણ જ્યોતિ માંથી જે કરંટ આવે છે તેનાથી થઈ એમ. પ્રેરણા ઉત્પત્તિ થઈ, ઉત્પત્તિ થઈ તે પણ ઉત્પત્તિ એમાં થતી છે. પૂર્ણ જ્યોતિ સ્વરૂપ એટલે શું? પરફેક્ટ સ્વરૂપ. એમાંથી કઈ ઉત્પન્ન થતા વસ્તુ હોય ન હોય. ભગવાન પૂર્ણ જ્યોતિ, લોકો એ મગજ ની કરી કરી નાખી છે ને લોકોને બિચારા ખુશી ભાઈ આટલી પામા નથી. એક અક્ષરે એક સ્ટેપ પણ પામા નહીં દીધા, એક સ્ટેપ અને ભટકાય ભટકાય કરી દીધા. ભગવાન ને પ્રેરણા શું ઠરાવે આ એનો દોષ નથી. લોકો એ મોટા મોટા સંતો કે છે ભગવાન ને પ્રેરણા કયા, તમે સંત થયા ભગવાન પ્રેરણા થી અને પેલો ચોર થયો ભગવાન પીડા, તેમ તમારે ચોર ને શું લેવા દયા? ઊંધા કરતી વખત તમે તૈયાર થઈ જાય હા આશીર્વાદ દેતા હું. તમારી યોજના થયા બીજો કોઈ આમાં વચ્ચે ભગવાન ના હાથ જ નથી વચ્ચે અને તમારું પ્રોજેક્શન થયા. દરેક માણસ પોત પોતાના પ્રોજેક્શન થી ભગવાન આમાં હાથ ચાલતો હશે. કચરામાં રવીશ મસીસમાં પોતાની પોતે પ્રોજેક્ટ પ્રોજેક્શન ભાઈ જોયેલી કૃષ્ણ ભાઈ ભાવ જોયેલી ભાવ ભાવ ભાવ જોયેલી મને ઊંડા ઉતરેલા છેલ્લા પગથિયા જઈને બોલો કે તું ચોર છે ભાઈ શું કે પડઘો જ પડે ને પડઘો જ પડે પડઘો નહીં પડતો પ્રોજેક્શન છે તમારું શું છે એટલે તમે જોવા કે આ સારું આ તો મને મને ચોર છે કે છે આપણે સમજી જવું કે અહીંયા આગળ આ ભાષા છે આવી ભાષા છે માટે આપણે શું કરવું ચોરા જ આપશે શું છે તમારું પ્રોજેક્શન પ્રોજેક્શન બદલો શું કહ્યું તમે સમજ પડે છો ને તમારું પ્રોજેક્ટ આપણે એ તમારે રહ્યા ને છોકરા રહ્યા આવે તો ક્યાં મળે છે તમારી જ મરજી મુજબ તમારી મરજી મુજબ મકાન છોકરા ઘર બાર બધી જ અને હવે બીજાનું જોઈને આવી તો નહીં પણ એ ઝઘડા જાય જોઈ લાયા હોય પછી કોકનું જોઈને પછી વડવા વડવાટ થતી છે. આપણે જાતે ખરીદ લાયા હોય અને પછી ખોટું કહીએ આપણે તે આપણા માણસી શોધે મિસ્ત્રી બોલતા બોલો સાંભળું તમારો ઉપરી નથી કોઈ ઉપરી જ તમારો નથી અને જો તમને ઉપરી બધા દેખાય છે, જો ઉપરી દેખાય છે કોણ ઉપરે છે તમને કહ્યા આપું, તમારા તાર ઉપરી ખરેખર કોણ છે કહ્યા આપું. બીજી બધી જૂઠી વાત છે, ભગવાન તો આ ઉપરી છે નહી, ભગવાન તો તમારું સ્વરૂપ છે. શું છે? પોતાનું સ્વરૂપ ઉપરી હોય છે કે નહી એવું સમજાય તું ને? ઉપરી કોણ છે તમને? પોતાનું સ્વરૂપ ઉપરી હોય શકે નહીં? પોતાનું સ્વરૂપ ઉપરી હોય શકે નહીં. પોતાનું સ્વરૂપ શુદ્ધ ને.